કરીએ છીએ બધાને, ત્યારે લાંબા સાથે ટૂંકું જાય મરે નહીં તો માંદો થાય એવી દશા થાય, એટલે સેવા નથી કરી શકતા. તો સેવાના નામે તમારાથી જે થાય કરો. જે થાય કરો એટલે શું? આત્મનિવેદન વખતે પ્રભુને આપણે એમ કહી રહ્યા છીએ કે હું દૈવી પુષ્ટિ સૃષ્ટિનો જીવ છું જે આપણાથી વિખૂટો પડ્યો છું, અને હવે આપણાથી જે વિખૂટો થયો છું એનું વિરહનો મને અનુભવ થવો જોઈતો હતો, એ પણ નથી થઈ રહ્યો. એ તાપકલેશ મારામાંથી ચાલ્યો ગયો છે, ફરીથી હવે મને મારા સ્વરૂપનો બોધ થયો છે, એ તાપકલેશથી હું પીડિત થઈ રહ્યો છું, હવે ફરીથી આપનું નિકટતા હું ઈચ્છી રહ્યો છું, હું આપને સમર્પિત થઈ રહ્યો છું, હું આપનો સેવક છું, દાસ છું. આમ કહીને જ્યારે આપણે પ્રભુને આત્મનિવેદિત થઈ રહ્યા છીએ, તે વખતે આત્મનિવેદનની સાથે સાથે આપણે આપણું સર્વસ્વનું સમર્પણ પણ કરીને કરી રહ્યા છીએ. જે વ્યક્તિને આ જાતના કોઈ સ્પંદનો નથી પ્રભુ પ્રત્યેના હૃદયમાં, એવી કોઈ લાગણી નથી થઈ રહી, એવી કોઈ ઈચ્છા જાગૃત નથી થઈ રહી, પ્રભુના અંદર સેવેપણાની કોઈ ભાવના પ્રકટ નથી થઈ રહી, ન એનો અમલ કરવા માટેની કોઈ વિચાર છે એના હૃદયમાં, એને આપણે આટલા ઊંચા ઝાડ ઉપર ચડાવી દઈએ એનો મતલબ શું છે? એના કરતાં એ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં મહાપ્રભુજી એને જે કરવાનું કહ્યું છે એ કેમ કરવાનું આપણે નથી કહી રહ્યા? એટલે જે સમર્પણ નથી કરી શકતો, આપણે ત્યાં લોકમાં પણ આ જ વ્યવહાર હોય છે, પહેલાં સગાઈ થાય પછી લગ્ન થાય, જ્યાં સુધી ગ્રહસ્થી સાચવવા યોગ્ય કન્યા ન થાય ત્યાં સુધી એ સગાઈ સંસ્કાર એનો થયો રહ્યો હોય, એને ટ્રેનિંગ થયા કરતી હોય છે. નોકરી ધંધામાં પણ એવું હોય છે કે એને પ્રોબેશનરી પીરિયડ ઉપર એને નોકરીમાં રાખવામાં આવે, પછી જ્યારે લાગે કે સંતોષજનક છે તમને પણ અને શેઠને પણ, પછી એને સ્થિર કરવામાં આવે છે. વાહન ચલાવ જાઓ ત્યારે પણ તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે, પછી તમને લાયસન્સ પાકું કરવામાં આવે છે. તો જીવનના દરેક ક્ષેત્રમાં આપણે આ ડિસિપ્લિનને અનુસરી રહ્યા છીએ. મહાપ્રભુજી આપણને આદેશ આપેલો છે તે છતાં પણ આપણે મહાપ્રભુજીની મર્યાદા સાથે શા માટે છેડખાની કરી, અને એનું નુકસાન કેટલું મોટું થયું એ તમે જુઓ, કે જે સેવા કરવાની પાત્રતા જેમની ન હતી, અસમર્પિત જીવન છોડીને સર્વસ્વ સમર્પિત થવાની જેમની પાત્રતા ન હતી, એવા લોકોને જ્યારે સેવાની દીક્ષા આપી દેવામાં આવી અને સેવાનો એટલો હોબાળો મચાવવામાં આવ્યો કે પુષ્ટિમાર્ગે સેવાનો માર્ગ છે, પુષ્ટિમાર્ગે સેવાનો માર્ગ છે, તો સેવા સિવાયની સાધનાના બીજા પ્રકારો છે એ તો એક જમીનમાં દટાઈ ગયા, ક્યાંક એમની કબર થઈ ગઈ બધાની, જેનું બહુ મહત્વપૂર્ણ સ્થાન હતું. એટલે આજે પુષ્ટિમાર્ગમાં હું તમને પૂછું કે પુષ્ટિમાર્ગી સાધનાના શું સોપાનો છે, તો તમે શું ઉત્તર આપો? કોઈને પણ ખબર છે, એક પણ વ્યક્તિ નહીં કે મહાપ્રભુજીના અનુસાર પુષ્ટિમાર્ગી ભક્તિ સાધનાના કયા સોપાનો છે, પહેલું પગથિયું કયું, બીજું કયું, ત્રીજું કયું, એનો ઉત્તર આપવા આપણે સમર્થ નથી. સ્કૂલમાં ભણતો છોકરો એ કહી શકે કે અમારે 10 ધોરણ સુધીની સ્કૂલ હોય છે, પહેલું પાસ કરો પછી બીજું થાય, બીજું હોય તો ત્રીજું થાય, સ્કૂલ પછી હાયર સેકન્ડરી થાય, હાયર સેકન્ડરી પછી કોલેજ આવે, પોપટની એમ બોલવા માંડી જાય બધા લોકો. નોકરીમાં ચપરાસી તરીકે ગયેલો માણસ હોય જે 10મી ફેલ છે, એને પણ એ વાતની ખબર હોય કે આ નોકરીના કેટલા સ્ટેજીસ હોય છે. પુષ્ટિમાર્ગી જેની સ્તર આપણે જોઈ રહ્યા છીએ, ક્રિયા કર્મ કાનૂન નીતિ ધર્મ અને એનાથી પણ ઉપરના સ્તર ઉપર, જેને પ્રભુને કેન્દ્રમાં રાખીને જે આ જીવને સૃષ્ટિને અને પોતાના જીવનને જુએ છે, એ સ્તરે આપણને એ નથી ખબર કે આપણો રસ્તો ક્યાં જઈને જવાનો છે, અને આપણે કયા એ રસ્તામાં કયા પોઈન્ટ ઉપર ઊભા છીએ એનો આપણને હોશો હોવા જ નથી. તો કેવી રીતે માર્ગ છે, આ કઈ જાતનો માર્ગ છે? આ જંગલમાં ઊભા છો તમે, મેદાનમાં ઊભા છો, મધદરિયે છો, કઈ જગ્યાએ છો જ્યાંથી તમને તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ ખબર નથી? કોઈક જગ્યાએ પહોંચ્યા છો તો ત્યાંથી આગળનો મુકામ આપણને ખબર નથી, તો યાત્રા ચાલે કેવી રીતે? એટલે જ્યારે આપણે મહાપ્રભુજી આપણને જે એક પછી એક કદમ બતાવ્યા હતા પુષ્ટિજીવનના, એ કદમને આપણે છોડીને અને છલાંગ લગાવી સીધી આત્મનિવેદન સેવાની દીક્ષા ઉપર, અને પછી જ્યારે એમ કહેવામાં આવ્યું કે પુષ્ટિમાર્ગ એટલે તો સેવા માર્ગ, તો હવે એ માણસે શું કર્યું કે એણે સેવાને જેવી રીતે સમજી એવી સેવાને કરવાનું ચાલુ કર્યું. મહાપ્રભુજીને ભગવાને એ વાત આજ્ઞા કરી હતી કે આ સેવાની દીક્ષા આપ જેને આપો એની પહેલી પ્રતિજ્ઞા એ છે કે અસમર્પિત છોડે. સિદ્ધાંત રસીમાં એ જ આજ્ઞા કરી છે, અસમર્પિત. મહાપ્રભુજી જુઓ, તમે ગ્રંથ વાંચજો, સર્વસ્વ સમર્પણ કરવું એ પહેલી વાત ભગવાનને યાદ નથી આવી. હં, અસમર્પિત છોડો આ પહેલી વાત ભગવાને કહેલી છે. દોષાહ પંચવિધા સ્મૃતા સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગવિધા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન અન્યથા સર્વ દોષાણા ન નિવૃત્તિ કથંચન. આ સિવાય આ દોષોની નિવૃત્તિ શક્ય નથી. પછી શું કહ્યું? અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન આચર્યેત. નિવેદી સમર્પિત સર્વ કર્યા પછી વાત ભગવાન કહી રહ્યા છે. સર્વસ્વનું સમર્પણ તમે કરો એ પછી છે, પહેલાં અસમર્પિત છોડો. એના વિના તો ભગવદ્ગીતા શક્ય નથી, એના વિના વૈષ્ણવત્વ સંભવ નથી, એના વિના આત્મનિવેદનનો કોઈ અર્થ નથી. તો જ્યારે આપણે આ વસ્તુ નથી કરી શકતા, તેમ છતાં પણ જો આપણે સેવાની દીક્ષા ઉપર ચડાવી દઈએ આપણે કોઈ વ્યક્તિને, અને પુષ્ટિ માર્ગ એટલે સેવાનો માર્ગ આવું એક ઇક્વેશન ફિક્સ કરી દઈએ, તો બિચારો એ જ સમજશે ને કે સેવા તો કરવી જ પડશે, હવે જેમ થાય તેમ. એટલે સર્વસ્વ સમર્પણ ન થઈ શકે, અસમર્પિત ત્યાગ ન થઈ શકે, તો મિશ્રી ને દૂધગર ને નાગરી ને અનસખડી ને ફલફૂલ આવી ઊટ પટાંગ પ્રકારો, વિચિત્ર વિચિત્ર પ્રકારો સેવાના પુષ્ટિ માર્ગમાં ફૂટી નીકળ્યા, જેનું પુષ્ટિ માર્ગમાં કોઈ સ્થાન નથી. મહાપ્રભુજીના ઉપદેશમાં કોઈ જગ્યાએ આવી પ્રકારની સેવાનું વિધાન નથી. મહાપ્રભુજીના કે ગોસાઈજીના કોઈ શિષ્યોએ આવી વિચિત્ર સેવા પોતાના જીવનમાં કરી નથી પ્રભુની, પણ આજે આ જ સેવા પુષ્ટિ માર્ગની અંદર બની ગઈ. તો આની આના પાછળનું કારણ શું? કારણ એ જ છે કે આને તમે કાનૂન બનાવી દીધો, અને જે વ્યક્તિનું જે સ્તર છે એના માટે મહાપ્રભુજીએ જે ઉપાય આપ્યો હતો એ ઉપાય તમે એને આપ્યો નહીં. સીધો સરળ ઉપાય તમને જેવો, લોકો કેવી રીતે કામ કરે છે કે આજે આપણે બધા લોકો ધીરજ દરેક ક્ષેત્રમાંથી ખોઈ ચૂક્યા છીએ. બીમાર થઈને સાજા થવામાં પણ ધીરજ આપણે નથી ધરી શકતા. ડોક્ટર્સ આ વાતને જાણે છે. ડોક્ટરી સાયન્સ એ વાત સમજાવે છે કે બહુ નાના સ્તરેથી દવાનો ડોઝ શરૂ કરવો જોઈએ, જેને ધીરે ધીરે આપણે વધારી શકીએ જો જરૂર પડે તો. પણ કોઈ વ્યક્તિને બીમારી આવી છે, એ બીમારીને એ કલાકમાં મટતી હોય તો એક દિવસ પણ એને લાંબો લાગે છે. હવે ડોક્ટર પણ તો બિચારો પોતાનો વ્યવસાય લઈને બેઠો છે, અને વ્યવસાયમાં જબરદસ્ત કોમ્પિટિશન છે. એટલે સ્વાસ્થ્ય પ્રદાન કરવું એ એક આખો અલગ વિષય છે, વ્યવસાયની સાથે આ સેવા કાર્ય પણ છે, પરોપકાર છે, એ આખો અલગ વિષય બની ગયો. હવે તો પેટનો એક વિષય સૌથી મુખ્ય બની ગયો કે જો મારો બાજુવાળો ડોક્ટર આને 3 કલાકમાં સાજો કરી દેશે તો એ દર્દી બીજી વખત મારી પાસે નહીં આવે. એટલે હું એને જો હાઈએસ્ટ પાવરની દવા આપીને 1/2 કલાકની અંદર જો ઊભો કરી દઉં ને તાવ ઉતારી દઉં તો એ મારો કાયમી ગ્રાહક રહેશે, મને ભગવાન માનશે, મને પૂછશે. બિચારા ડોક્ટર એ કરે છે. ને હકીકત એ છે કે એ દવા જે સ્ટેજ માટે મેડિકલ સાયન્સ આપી રહ્યું છે, બનાવી છે, એ સ્ટેજ આપણી નથી બધાની, એની કોઈ જરૂરત જ નથી. કેટલીક સ્થિતિ તો એવી છે, જેમ વાયરલ ઘણી બધા દર્દો એવા છે કે જેના માટે મેડિકલ સાયન્સ પાસે કોઈ દવા જ નથી, અને એમના ચોપડાઓમાં પણ એમના શાસ્ત્રોમાં પણ લખેલું છે કે આના માટે કોઈ એન્ટીબાયોટિક દવા આપી શકાતી નથી. બેક્ટેરિયલ રોગ માટે એન્ટીબાયોટિક દવા છે, વાયરલ માટે એન્ટીબાયોટિક દવાઓ નથી. તેમ છતાં પણ આપણે ચણા મમરાની માફક એન્ટીબાયોટિક દવા, શરદી આવે, ફ્લ્યુ થાય તો આપણે ખાઈ રહ્યા છીએ, ડૉક્ટર્સ આપણને આપે પણ છે. આપણે માંગી માંગીને ખાઈએ છીએ, ને કેટલાક આપણે એટલા એક્સપર્ટ થઈ જઈએ છીએ આ બધામાં કે ડૉક્ટરને પણ કન્સલ્ટ કરવા માટેની જરૂર નથી, સીધા દવાની દુકાને જઈને મોક્ષ આપો અને આ આપો અને ફળાલું આપો અને ઢીકડું આપો કરીને આપણે બધું ચાવી જઈએ છીએ. તો આ જાતનો જે આપાધાપીની અવસ્થા છે એની અંદર કોઈ કાનૂન, કોઈ સિદ્ધાંત, કોઈ નીતિ કે કોઈ નિયમ લાગુ થઈ શકે એ બહુ મુશ્કેલ કામ છે. એટલે હું એ વાત સમજાવી રહ્યો છું તમને કે જે રોગ માટે દવા જ નથી, તેમ છતાં પણ આપણે દવા ખાઈને ન કેવલ રોગને આપણે વિકટ બનાવી રહ્યા છીએ, સાથે સાથે આપણા શરીરને પણ, મતલબ જેને રિપેર ન થઈ શકે એવું નુકસાન પહોંચાડીએ છીએ. ડૉક્ટર્સ પણ આ જે કોમ્પિટિશનના જમાનામાં આપણને જલ્દી સાજા થઈ જવાની આપણી જે હાય છે એને સંતોષીને પોતાના સ્વાર્થનો વિચાર કરીને આપણું જીવન સરવાળે જોખમમાં મૂકે છે. આયુર્વેદ એક એવી પદ્ધતિ છે કે જે અત્યંત ધીરજની જરૂર રાખે પેશન્ટ માટે પણ અને ડૉક્ટર માટે પણ. પણ આયુર્વેદની પ્રેક્ટિસ કરનારાઓ પણ પેરાસિટામોલ, સ્ટેરોઇડ આ બધી વસ્તુઓ જે પ્રચલિત બહુ ઓપન માર્કેટમાં ઉપલબ્ધ છે એ પોતાના ઓસડિયાઓમાં અને ત્રિશુલની અંદર અને ત્રિફલામાં અને સુદર્શન ઘનવટીમાં વાટી વાટી અને આપણને ખવડાવે છે, અને આપણે લોકો આયુર્વેદના નામે પણ આ જ દવા પાછી લેતા હોઈએ છીએ. તો આ બધી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ શું છે? એક સંપૂર્ણ અરાજકતાની પરિસ્થિતિ છે. એમાં કોઈ પદ્ધતિ કામ ન આવી શકે. આમાં તો જેનું ભગવાન ભરોસે જે થઈ જાય તે થઈ જાય એવું છે. પણ મહાપ્રભુજીએ આવો માર્ગ બનાવ્યો નહોતો. હું વાત જે ઉપર ધ્યાન આપવા માગું છું એ છે કે મહાપ્રભુજીએ જે માર્ગ આપણને આપ્યો એમાં આ અરાજકતા નથી આપી. મહાપ્રભુજીએ બહુ સ્પષ્ટ સમજ છે કે જીવાત્મા દૈવી પુષ્ટિ જીવ હોય, એટલે પ્રભુનો અંતરંગ જીવ હોય, પ્રભુ એનું ઉદ્ધારાર્થે ભક્તિ માટે વરણ પણ કરેલું હોય, પણ એની અવસ્થા કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. એટલે દૈવી હોવા છતાં એ કોઈ એવી જરૂરી નથી કે અત્યંત ઉચ્ચ કક્ષા ઉપર જ હોય, એ અત્યંત સાંસારિક નિમ્ન કક્ષા ઉપર પણ હોઈ શકે છે. એવા તો કેટલાક જ દ્રષ્ટાંતો છે કે જેની અંદર મહાપ્રભુજીના શિષ્યોમાં જન્મતાની સાથે જેમને વિરક્તિ અને ભગવાન તરફની અભિમુખતા છે એમને થઈ ગઈ હોય. ઘણા બધા મહાપ્રભુજી ગોસાઈજીના એવા જ શિષ્યોના દ્રષ્ટાંતો છે કે જે લોકો લોકની અંદર રચેલા પચેલા મોજ શોખ મારનારા હતા, અને પછીથી કોઈક સંગવશ કોઈક પ્રસંગવશ એમના અંદર એવી પ્રેરણા થઈ અને એ લોકો ભક્તિ માર્ગમાં આગળ વધ્યા છે. તો એવું આપણે બધા માટે શક્ય છે. કોઈ પણ પુષ્ટિજીવ માટે એ વસ્તુ શક્ય છે કે એની પ્રાથમિક અવસ્થા અત્યંત સાંસારિક લૌકિક આસક્તિવાળી, ભગવાનથી સર્વથા વિમુખ, ધર્મ વિમુખ પણ હોઈ શકે છે. એટલે વર્સ્ટ લેવલ ઉપર આપણે એ વાતને વિચારી શકીએ છીએ. મેં તમને અહીંયા કહ્યું હતું ક્યાં મને યાદ નથી, પણ એક નાસિકમાં ભાઈ મળ્યા હતા જેમ 3 પેઢીથી મુખિયાજી એમનો પરિવાર રહ્યો હતો, અને મંદિરમાં જ નોકરી કરતા અને ત્યાં જે બધું કરતા. ઘણા વખત સુધી એ વાતાવરણની અંદર રહ્યા એટલે આપણને જ્યારે જે વાતાવરણ પરંપરાથી મળે એની એના દોષો આપણને નથી દેખાતા હોતા, બીજાના દોષો આપણને તરત દેખાય. એવી રીતે એમનું પણ હતું. અચાનક એમને કોઈ વ્યક્તિનો સંગ થયો અને એમના દ્વારા એમને એમ વિચાર થયો કે મહાપ્રભુજીના ઠીક છે સેવાને બધું કરી રહ્યા છીએ આપણે, ઉત્સવ મનોરથ વગેરે, પણ મહાપ્રભુજી કોણ છે ને મહાપ્રભુજી કીધું શું છે એક વાર તો જીવનમાં એકવાર વાંચીએ આપણે. એટલે એમણે ગ્રંથો રિફર કરવાના શરૂ કર્યા. એમની જે પત્ની છે એ પણ મુખિયાજીની પરિવારથી ગોકુલથી પરણીને આવેલી, જેના પિતા મુખિયાજી હોવા છતાં પણ ત્યાંના સંસ્કૃત વિદ્યાલયની અંદર પ્રોફેસર હતા. એટલે એ પણ એમને પત્ની તરફથી પરંપરામાં એ ભાષાનું જ્ઞાન વગેરે પ્રાપ્ત થયું, અને બંને પતિ પત્ની બેસીને એને ગ્રંથોનો અભ્યાસ કરતા ત્યારે એમને એકદમથી ધ્રાસકો પડ્યો જ્યારે આ સિદ્ધાંત રહસ્ય, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ આ બધા ગ્રંથો એમના નજર પાસેથી નીકળ્યા ત્યારે એમને એક ક્ષણે આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો કે આ શું તો મહાપ્રભુજીનો માર્ગ છે અને આપણે કયા ધંધામાં ફસાઈ પડ્યા છીએ પાપના. સાક્ષાત એ એમનો જે વ્યવસાય છે એમને નર્ક સમાન લાગવા લાગ્યો અને એમને છોડી દીધું. એ પતિ પત્ની બંને એ પરંપરાગત ધંધો એમનો છોડી દીધો મુખિયાપણું, અને આજે પોતે લૌકિક આજીવિકા કરે છે અને ઘરમાં બહુ પ્રેમથી ઠાકોરજીની સેવા કરીને પોતાનું પુષ્ટિ માર્ગીએ સાચું જીવન જીવી રહ્યા છે. તો તમે જુઓ કે પુષ્ટિજીવ આવા કાદવમાંથી પણ આવી શકે છે. કોને એ કાદવ લાગે અને કોને એ સ્વર્ગ લાગે, બગીચો લાગે, એ તો દરેકની વૃત્તિ ઉપર આધાર રાખે છે. ભૂંડને એવું લાગશે અને જે એવી પ્રકૃતિ નથી એને ત્યાં એનાથી વિપરીત અનુભવ થશે. મારા જીવનમાં એવા બે ત્રણ પ્રસંગો આવ્યા છે કે જે આવા અત્યંત કાદવની અંદર ખૂપેલા લોકો ત્યાંથી બહાર નીકળી અને મહાપ્રભુજીને સાચા અર્થમાં અનુસરતા થયા હોય. તો પુષ્ટિજીવ કોઈ પણ સ્તર ઉપર હોઈ શકે છે. જે પણ સ્તર ઉપર હોય પુષ્ટિજીવને એક વખત એ વાતનો બોધ થાય કે કૃષ્ણ મારો અનન્ય સ્વામી છે, હું કૃષ્ણનો અનન્ય દાસ છું, કૃષ્ણ સિવાય મારો કોઈ ઉદ્ધારક નથી, કૃષ્ણ સિવાય મારો કોઈ આશ્રય સ્થાન નથી, આ જાતની પ્રબલ કૃષ્ણાશક્તિ દૃઢ થાય તો એ પુષ્ટિજીવનું ત્યાં અંકુરણ થયું છે પ્રભુની કૃપાનું, એ આપણે સમજવું જોઈએ. મહાપ્રભુજી એ સ્તર ઉપર પુષ્ટિજીવને સજેસ્ટ કરે છે કે એ ભાવનાને આપણે જેટલી વધારે સુદૃઢ બનાવી શકાય જે કંઈ પણ ઉપાયથી એ પ્રયત્ન એનો પ્રથમ